માતા મારી જી પર ઉપકારી દીન જાન તણા દુખ હારી આવ્યા શુક જનમ ના યોગી ગર્ગ ગૌતમ બ્રહ્મ રસ ભોગી આવ્યા બગદાલ વાજી બુઢ ગૌર મુખ ને જ્ઞાન ના ગુઢ આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક શાકાયન શૃંગી શૌનક આવ્યા ઔર્વ આરુણી આસુરી ભરદ્વાજ ઋષિ ને ભાગુરી આવ્યા ઋષિ અંગીરા અગત્ય સત્ય ધર્મી શુક્ર ને સંવર્ત આવ્યા વાત્સ વોઢુવી ભાંડક જરતારું જૈમિની જાપક આવ્યા સૌભરી સાકલ્ય શક્રી વાળી આષ્ટિ શેણ કહું અત્રી આવ્યા મુનિ મૈત્રેય માંડવ્ય જાજલી જયંત જૈગીષવ્ય આવ્યા બૃહસ્પતિ વેદશીરા વિશ્વામિત્ર વસિષ્ઠ સુધીરા આવ્યા કવશ ક્રતુ કક્ષીવાન યાજ્ઞવલ્ક્ય જાબાલ સુજાન ઉતથ્ય ઉપમાન્યુને ઔર્વ દયાળુ જે દેવલ ને રૌર્વ આવ્યા વામ દેવ ને વાલ્મીક વિપુલ બ્રહ્મચાર્ય વાસિક પીપલાદ પુલહ પુલત્ય કચ કૃપાળુ કશ્યપ સમસ્ત આવ્યા કર્દમ ને કાત્યાયન પંચશીખ ને વૈશંપાયન આવ્યા પર ઉપકારી પ્રચેતા શંકુવર્ણ ને શંખ લિખિતા આવ્યા કણાદ કર ભાજન કર્કશ કણ્વ બભૃચ્યવન પરાશર લોમશ ને હંસી પૈલ પાણીની ને ભૃગુરુષિ આવ્યા ગાલવને જે માતંગ શાંડિલ્ય શ્વેત કેતુ શરભંગ આવ્યા મેધાતિથિ માનખંડી બૃહદગ્નિ બૃહદશ્વ વૈતંડી આવ્યા સુમંતુ ને શરદ્વાન ઇન્દ્ર પ્રામદ ને ઇધ્મવાન અથર્વા એક તદ્વિત ત્રિત માંડુકેય પાઠર હારિત ભાંડાયાની ભાર્ગવ ભાલુકી શિશંપાયન પર્વત મંકી કઠતાંડ્ય કૌંડિન્ય કવશ ક્ષાર પાણી પર્ણાદ સુજશ હરિશ્માશ્રુ મુનિ અંશુમાના શાર્કરને શારદવાના વૈતહવ્યવણી વાત્સ્યાયના સાવેતસને સૈંધવાયના સાવર્ણી સાવર્ણ્યાને સંવર્તુ ભૂરિષેણ શમીક સંક્રતુ જમદગ્નિ જાતુ કર્ણ્ય જાણો પ્રણાદ દેવરાત પ્રમાણો અકૃતવ્રાણ વળી જેયાચક વિતહવ્ય ધ્રુવને રુચિક ગૌરશીરા કૃષ્ણાત્રેય કહિયે સ્થૂલશીરા મૌંજાયન લહિયે નાચિકેત તૈતરી ઉત્તંક દાલભ્ય કાળ વૃક્ષીય નિશંક અગ્નિવેશ્ય મુદગલહતા મુનિ ઋષ્ય શૃંગ જગછતા શ્વેતકેતુને વાળી શમીક ઇન્દ્ર પ્રામિતિ કહિયે કુશિક સૌમ્ય નારદને સારસ્વત વત્સને વેદશીરા સુમત અવલંબાયન અરિજીત આવ્યા ઔર્મિ ઋષિ આશાદિત ધારણીક ધૌમ્યાને ધ્યાનેશ બુધ બૌધાયનને મૌનેશ ગાંધર્વાક ગોભીલ ગોપીત ગવિષ્ઠિર ગૌશીરા પુનીત પૂર્વાતિથ્યને ધ્રુવ વાચિલ વૈતાના સદેવને વૈહલ વ્યાઘ્રપદવળી વિષ્ણુદત્ત દધ્નાય સૈયજંઘ સમસ્ત દેવો દાસ દેવરાત નામ દેવા તપ લોહિત અકામ વૈનતેયને નૈ પૂર્ણ મળી હારી કર્ણી ચાંદ્રાયણ વળી હરિતકેય વળી હંસાળ મુનિ ઉદાલક જી દયાળ હે આદિ ઋષિ સર્વે સંગે દીઠો આશ્રમ એહ ઉમંગે પ્રથમ વિશાળા સૌએ વિલોકી દીઠી આતિરચના અલોકી અક્ષરધામ રૂપ એ હવના તેને જાણું કર્યું આચ્છાદન ઘાટી છાયા એ શોભે છે ગણી દૈયે ઉપમા એને કેતાણી નર નારાયણ ઋષિરાય તેને કરી રહી છે એ છાય તેને તળે જોતા મુનિ જાના થયું નર ઋષિનું દર્શન બેઠા આસન ઉપર્ય સુખે રટે નારાયણ નામ મુખે વળી તેને પાસે ઋષિરાય બેઠા નવ યોગેશ્વર ત્યાય તેના નામ સુણ જો સુબુદ્ધ કવિ અંતરિક્ષ હરિ પ્રબુદ્ધ પીપલાયન કર ભજન આવિર્હોત્ર દ્રુમિલ પાવન ચમસ એ નવ યોગી જે હ જગહિતકારી મુનિ તે હ વળી કલાપ ગામનાવાસી દીઠા તાનુ આદિ સુખરાશી એવા અનેક મુનિ ત્યાં મળી વીટી બેઠા તે નરને વળી નર સુંદર વરતન શ્યામ મૃગાજીન કંઠે કંજદામ એવા નર નયણે નિરખી મુનિ સહુ બહુ રહ્યા હરખી ત્યારે નારે દીઠા ઋષિરાય આસનાથી ઉઠી લાગ્યા પાય પછી ઋષિ પડ્યા નર ચરણે વાધી વાલ્ય પન જાય વરણે પછી આપ્યા કોમળ આસન તેહ પર બેઠા મુનિ જન કીધી પરસ્પર પૂજાવળી પછી નર ઋષિ બેઠા મળી નર કહે ઋષિ ધન્ય ધન્ય તમે વાલા છો નાથને માન તમા જેવા જે સત પુરુષ તેનું દુર્લભ મળવું દરશ મળે ત્રિલોકનું સુખ સોંઘુ પણ મળવું તમારું તે મોંઘુ તમે માળે ટળે કર્મ કોટી તેથી બીજી વાત કઈ મોટી માટે શું કહીએ મહિમા ગણો નથી કહ્યો જાતો તમ તણો ભલે આવ્યા તમે મુનિ સાથ હમણાં દેશે દર્શન નાથ ત્યારે નર પ્રત્યે બોલ્યા મુનિષ ધન્ય તમે છો બ્રહ્માંડાધીશ નાથને વાલા છો તપેશ્વર પ્રભુ સેવામાં છો તત્પર તમે વાળી નારાયણ માઈ કહીએ આમે ફેર નથી કાઈ છો તો એકને દિશો છો દોય તેનો ભેદ જાણે જન કોય માટે આ ભૂના ભાગ્ય અમિત થઈ પ્રભુ ચરણે અંકિત વળી પાશુ પંખી વેલી વાના, તેના પણ ભાગ્ય ધન્ય ધન્ય. જે જે વાસે છે આશ્રમ આણે, તેના ભાગ્ય ન જાય વખાણે. વળી આમે પણ ભાગ્યશાળી, જોશું નાથને નયણે નિહાળી. કહે એમ તે ઋષિને નાર, કરે પ્રશંસા તે પરસ્પર. એવે સામે નારાયણ જે હ આવ્યા પર્ણ કુટી બાર્ય તે હ, ઉગ્ર તપવાળા અતિ કાંતિ, શોભા મુખે નથી કહી જાતી. કોટી આર્ક ઇન્દુને અગની, તેથી તેજ શોભા બહુ બની. કરી કર સમ કર અજાન, શોભે ચારુ તન શ્યામવાન. નવા કંજ સમનેણ દોય, પૂર્ણ ચંદ્ર સમ મુખ સોય. દીપે હાસ વેદંત પંગતિ, ઉરુ ચરણ કોમલ અતિ. જીણા પીડા ઉગે શીશ કેશ, માથે મુકુટ તેનો છે હંમેશ. ઓપે ઉર અનુપ વિશાલ, કહીએ કેમ તે તારુ તમાલ. શોભે કંઠ તે કંબુ સમાન, ઓપે ઉદર પીપલ પાન. પડે ત્રાણ વળતિયા સાર, નાભિ ઊંડી વર્તુળ આકાર. પુષ્ટતાન કંચન જનોઈ, ડાબે કરે કમંડળુ સોઈ. દક્ષિણ પાણી માહી દંડ રાજે, શ્વેતાંબરે અંગ છ બિછાજે. એવા સુખ સિંધુ શોભા ખાણી, જોયું હે તે નિજ જન જાણી. હતા ઉદ્ધવ પોતાને સાથ, પ્રેમે કરી પધારિયા નાથ. એવા શ્યામ સુંદર સુખ દેણ, નિર્ખી નાથ ને ઠરિયા નેણ. પછી રાજી થયા મુનિરાય, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય. હુવા પરવશ પામી આનંદ, થઈ કંઠે વાણી ગદ ગદ. ચાલે ચક્ષુ એ નીર ચોધારે, કરે પ્રાણી પાત વારે વારે. પછી પ્રભુએ પ્રેમે બોલાવી, આપે બેઠા આસન પર આવી. પછી સહુને પાસે બેસાર્યા, હે તે હેરીને તાપની વાર્યા. નિરખી મુનિ કરી હે તાતી, જાણું મીટે શું પીશે મુરતી, વળી ચાટશે જીભાએ કરી, જાણું ભેટશે ભૂજાએ ભરી, એમ મુનિનું હે ત અપાર, દીઠું તે આશ્રમને રહેનાર, પછી પૂજા કરવાને કાજ, મુનિ લાવ્યા છે બહુ સમાજ, ષટદશ પૂજા પરકાર, તેણે પૂજિયા પ્રાણ આધાર, પછી ધૂપ દીપને આરતી કરી, ધૂન્ય કરી વળી સ્તુતિ, પછી ધૂપ દીપને આરતી કરી, ધૂન્ય કરી વળી સ્તુતિ. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ઋષિના નામ કહ્યાએ નામે પાંચમું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.